નાની ને થોડીક સ્પર્ધા રે. એટલે નાની આવીને શિકાયત કરે કે કાકા સ્કૂલમાં જમે છે કેન્ટીનમાં. એટલે એક દિવસે મેં પકડી મૂક્યું, મેં કહ્યું શું જમે છે? એમ કહું આજે ચણા ખાધા. ચણા કેમ ખાય છે? એમ કહું કાકા હવે નહીં ખાવ. બે ચાર દિવસ વિચાર, બીજું કઈ ખાઈ લીધું? ઈડલી ખાઈ લીધી. પાછી એને આવીને ફરિયાદ કરી, હવે અમારે ત્યાંના આચાર હિસાબે ચણા ખાવા એ જ ઘોટાળો કહેવાય છે, ઈડલી તો એ પદક સ્ટેપ હતો. પાછી એને પકડીને દપટ લગાવી મૂકી, ઈડલી ખાય છે તો શરમ નથી આવતી તને? એને કહું વારું કાકા ઈડલી નહીં ખાવ. ત્રીજા દિવસે પાછું કઈક ખાધું, આમલી ચટણી. એટલે મેં કહું પાછું ખાધું. પાછી એને ફરિયાદ કરી તો એને મને મોડા ઉપર કહી દીધું, કાકા એકાદ વાતની ના પાડો તો નહીં ખાવ, બધી જ ના પાડો તો કેમ ચાલે? ખાઈ તો ખાવું પડે કે નહીં? સ્કૂલમાં કેન્ટીન છે તો બસ મારા બસનો રોગ નથી. હવે સ્કૂલનો કેન્ટીન ચાલે છે તો શું કરે બાળક? ખાઈ લે, કઈક તો ખાય. સ્કૂલની કેન્ટીન બંધ કરવાની જો મારામાં સામર્થ્ય ન હોય તો હું એને ના કેવી રીતે પાડી શકું? જ્યાં સુધી પોતે પોતે મનમાં નિર્ણય ન કરે કે મારે નથી ખાવું, હું એને ન સમજાવી શકું, હું એને આઈટમ વાઇઝ રિજેક્ટ કરી શકું અને એક આઈટમ છોડે ને બીજી આઈટમ પકડે. ઉપાય છે મારી પાસે, સ્કૂલમાં હું જઈ શકું નહીં, હું સ્કૂલની કેન્ટીન બંધ કરી શકું નહીં, ચારો છું મારી પાસે. મેં કહું ભાઈ તને જયારે પ્રભુ સમાજ આપશે ત્યારે નહીં ખાતી, બસ હવે શું કરે? કહેવાનો મતલબ શું મારો કે એવી સ્થિતિ આપણી અહંકારની છે. આપણે બાળકની કથા ઉપર હસી આવીએ, પણ આપણા બધા મોટાઓની કથા એ જ છે કે આપણે એક વસ્તુને છોડીએ અને બીજીને પકડીએ, બીજીને છોડીએ અને ત્રીજીને પકડીએ. તેથી જે મુખ્ય અહંકાર છે એનો કોઈ ઓબ્જેક્ટ આપણને જોઈએ. એક ગુજરાતીમાં કહેવાય ને કે વર મરો કે કન્યા મરો, ગોળનું સરવાણું મરો. એટલે આ નહીં હોય, જગત નહીં હોય તો જ્ઞાન ઉપર અહંતા પેળવો, જ્ઞાન નહીં હોય તો કર્મ ઉપર અહંતા પેળવો, કર્મ નહીં હોય તો ભક્તિ ઉપર અહંતા પેળવો. ગોળનું તરવાણું ભરવું જોઈએ. પ્રશ્ન એ છે ગોળ મહારાજનું તરવાણું ન ભરે અહંતાનું તો કામ ચાલે નહીં. કેમ કે અહંતાની ડિવાઇસ ખતમ થતી નથી, અહંતાના ઓબ્જેક્ટ ખતમ થતા રહે છે. એ બેઝિક ડિફરન્સ છે. તેવી જ રીતે મમતાની જે આપણા અંદર ભરવામાં આવેલી ડિવાઇસ છે તે ખતમ નથી થતી, મમતાના ઓબ્જેક્ટ બદલી જતા હોય છે. આપણે કહીએ વેદાંતે તેથી સમજાવ્યું કે સોહમ સોહમ ની ઉપાસના કરો એટલે તમારા અહમ ને બ્રહ્મથી ઢાંકી દો. આપણે બહુ મોટા છતું ઢાંકી દીધું પણ શેનાથી ઢાંક્યું? બ્રહ્મ ને આપણે અહંતાથી ઢાંકી દઈએ, અહંતા ને બ્રહ્મથી ન ઢાંકીએ, બ્રહ્મ ને અહંતાથી ઢાંકી દઈએ. એટલે અહમ બ્રહ્માત્મી જે વખતે કહીએ તે વખતે ભાર બોલવાનું અહમ ઉપર વધારે હોય, બ્રહ્મ ઉપર હોય નહીં. અહમ બ્રહ્માત્મી એમ લાગે, બ્રહ્મ ઉપર જે ભાર આવવું જોઈએ, અહમ બ્રહ્મ અસ્મી, એ ભાર ના બોલવામાં મજા ના આવે ને. કેમ કે અહંતા તો પેલી જશે ક્યાં? એને કોઈક તો જોઈએ ને ખાવા માટે, કોઈક તો જોઈએ ચડા નહીં તો એટલી જોઈએ, એટલી નહીં તો એટલી જોઈએ, કશુંક તો જોઈએ એને. એટલે આપણે એને કહીએ કે ભાઈ તું એમ નહીં વિચારતો કે દેહ છે, તું એમ નહીં વિચારતો કે ચિમનભાઈ છે, તું એમ નહીં વિચારતો કે પોપટભાઈ છે, કે ઓલ રાઈટ અહમ બ્રહ્માસ્મિ. વાત તો ત્યાંની ત્યાં. એવી જ રીતે ભક્તિએ બીજો ઉપાય શોધ્યો કે ભાઈ આ સોહમ કરવામાં કઈ ગોટાળો થઈ રહ્યો છે. એમણે કહ્યું લ્યો ત્યારે દાસોહમ કરો. માણસ બહુ ચતુર, બહુ ચતુર માણસ. દાસોહમ કરવાનું કહીએ તો દાસોહમમાં પાછી અહંતા કેળવી લે, દાસ ઉપર ભાર ના મૂકે, અહમ ઉપર પાછું ભાર મૂકી દે. દાસો અહમ એમ થાય આપણને, એમ ના થાય કે દાસમાં જે ભાર આવવો જોઈએ તે ભાર ના આવે, અહમ ઉપર ભાર આવી જાય. એટલે વાત પાછી ત્યાંની ત્યાં જ રહી, આપણે એના ઓબ્જેક્ટ બદલી રહ્યા છે. જે ડિવાઇસ છે તેને ચેન્જ કરવામાં આપણે સમર્થ થતા નથી. સાહેબ સંસ્કૃતમાં જોકે બહુ એક વલ્ગર શ્લોક છે પણ છે, થોડુંક મજા આવશે તમને સમજવામાં કે કેવી પજીતી હોય છે એ સમજવામાં મજા આવશે. એમ કહ્યું ભાઈ ભક્તને કેવું થવું જોઈએ? એમ કહ્યું કે તૃણાદપી સુનિચે ના તરોરપી સહિષ્ણુ ના અમાની ના માન દે ના કીર્તનીય સદા હરી. ભક્તિની ડિસિપ્લિન એવી સમજાવવામાં આવી. તૃણાદપી સુનિચે ના, તૃણથી પણ નીચે ઝૂકતો નમતું માણસને થવું જોઈએ. તરોરપી સહિષ્ણુ ના, તરુ વૃક્ષ કરતા વધારે સહિષ્ણુ થવું જોઈએ. અમાની ના માન દે ના એવો થવો જોઈએ. અને પછી કોઈક ને મજાક નો એક શ્લોક છે, થોડો વલગર છે, પણ એમ પૂછ્યું કે યુએમ તમે કોણ છો? એને કહ્યું કે હરિપાદ પદ્મ નિરત શ્રીપાદ પાયુદકમ ક્લિદ્યન મૂત્ર લિખન પિપીલક વધુ દાતા. તમે કોણ? એને કહ્યું કે તમારું જે પેલું જાજરૂ નું પાણી એ જાજરીનું પાણીમાં જે ઘાસ ઉગે તે ઘાસ ઉગે તેને ચરનારો જે ગધેડો તે ગધાડાના પગમાં જે રેત તે રેતમાં ફરતી કીડી નો હું છું. આટલી ચિંતા કરી પણ પેલું અહંકાર તો ગયું નહીં, એમાં જ અહંકાર બોલી રહ્યો છે. એમાં જ આટલી દિન પોતાને બંધાવ્યા છતાં પણ અહંકાર ગયું નહીં. તેને કહ્યું કે ભાઈ ભવંત જ કે તમે કોણ છો? તેને કહ્યું શ્રીમદ વૈષ્ણવ શિષ્ય શિષ્ણ વિગલ મૂત્ર દુર્વાંકુર ગાતા સપ્ત કુરી ખોરાક રજતા દાતા નું દાસોસ્મ્યહમ. આવી રીતે અરે દાતાનું દાસ છે એ કહે છે ના હું દાતાનું દાસ અન્નનું દાસ છું. એ કહે છે તમે અન્નનું દાસ છો તમે તેનો એ દાસ છો. એટલે સ્પર્ધા પાછી અહંકારના લીધે ચાલુ થઈ ગઈ કે મોટો દાસ કોણ તું કે હું. એટલે દાસ થવાની સ્પર્ધા શરૂ થઈ તેમાં પાછી અહંતા જ તો આવી રહી છે ને. સોલ્યુશન આવ્યું નહીં. એટલે સોલ્યુશન ભગવાન કે છે કે ત્યાં કે છે ભૂમિ રાખો નલો વાયુ મનો બુદ્ધિ એવચ અહંકાર પ્રકૃતિ રક્ષતા અપડે કે છે કે અહંકાર એ જે મારી પ્રકૃતિ છે એ ડિવાઇસ તો મેં મૂકી છે અને મામે વયે પ્રપદ્યંતે માયા મિતાંતર બીજ યોર તું કેટલાય ઉપાય કરશે આ તારાથી આ અહંકારનો સોલ્યુશન તું લાવી નહીં શકે. તું એક ઓબ્જેક્ટ ને છોડશે બીજા ઓબ્જેક્ટ ને પકડી લેશે. થોડીક વાર સંતોષ થશે જેમ આપણે આંખો મીચીએ થોડીક વાર આપણને લાગે કે હા હવે નથી દેખાતું દેખાતું બંધ થયું પણ દેખાતું બંધ થયું તે દેખાવા માંડી જાય પાછું થોડીક વારમાં એક કે દોઢ મિનિટમાં દેખાવા માંડે. એમ તમને સમજાવી દઈએ કે હું સમજી જાઉં કે મારે આ વિષયની અહંતા છોડવી છે એ એક કે દોઢ મિનિટ આપણને સેટિસ્ફેક્શન રહે અને એક દોઢ મિનિટ પછી તરત બીજી અહંતા કેળવાઈ જાય તો મેં બધું છોડી દીધું છે. તેથી ઉપનિષદ કહે છે યે ન ત્યજતિ તત્ત્યજ ઉભે સત્યાનુતે ત્યક્ત્વા યેન ત્યજતિ તત્ત્યજ. અને તે છોડવામાં જો તું નિષ્ફળ જાય તો બાદ ત્યાંની ત્યાં છે ને. ત્યાં પહેલાથી એના કરતા પહેલી અહંતામાં કઈ સૌરભ છે સહજતા હોવાના લીધે. પણ આ જે અહંતા છે બીજી અહંતા સોહમની અહંતા દાસોહમની અહંતા નાહમની અહંતા એમાં તો દુર્ગંધ આવી રહી છે વિફલતાની દુર્ગંધ છે. અને પ્રથમ અહંતામાં સહજતાની કઈક સુગંધ છે. કેમ કે ભગવાનની રચેલી પ્રકૃતિ છે ભગવાનની પ્રકૃતિ છે ભૂમિ રાખો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રક્ષતા. ભગવાન કે છે આ તો મારી પ્રકૃતિનો મેં તમને થોડો શેર આપ્યો છે તમને બધો શેર આપ્યો છે મારા ચૈતન્યનો શેર તમને આપ્યો છે મારી સત્તાનો શેર થોડોક હિસ્સો તમને આપ્યો છે મારા અહંકારનો હિસ્સો તમને આપ્યો છે મારા જ્ઞાનનો હિસ્સો તમને આપ્યો છે મારા પ્રેમનો હિસ્સો તમને આપ્યો છે જેના હિસ્સામાં જેટલું મળ્યું છે તે ભોગવીને માણસ મસ્ત રહી રહ્યો છે મસ્ત રહ્યો છે. પણ એને છોડવાના પ્રયાસમાં ઉલઝ્યો નહીં કે આવા આવા એક એક કૌભાંડ શરૂ થાય અને તે કૌભાંડને આપણે પાર પાડી શકીએ નહીં. તેથી એ કૌભાંડને પાર પાડી શકીએ નહીં આપણે. તેથી ભગવાન કહે છે કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતાંતરંતે. કાલે કે પરમ દિવસે કોઈક ભાઈએ એ પ્રશ્ન કર્યો હતો કે ભક્તિ અને પ્રપત્તિમાં અંતર શું. આ વાત સમજશો તો તમને ખ્યાલ આવી જશે કે જો તમને આ ભગવત પ્રકૃતિથી મુક્ત થવાની ચિંતા થતી હોય તો તમે પ્રપત્તિ કરો. ભગવાન કે છે મામે વયે પ્રપદ્યંતે માયા મેતાંતરંતે. ભગવાન ચાહે તો મુક્ત થઈ શકો નહીં તો તમે ઓબ્જેક્ટ બદલતા રહેશો આ પ્રકૃતિથી. કેમ કે તમારી ઘડતર એવી મેં કરી છે જે તમારી ઘડતરમાં છે એ જશે ક્યાંક એ જશે નહીં એ બદલાશે નહીં. એ ઘડતર કરનાર તો ઘડનાર તો ઘડવૈયો તો હું છું. જયારે હું એનો ઘડવૈયો છું ત્યારે તમે એને અંડું કરી શકતા નથી. જે છે તે એવું જ છે તમે એવા જ છો તમે જેવા છો તમે તેવા જ છો તેને તમે બદલી શકતા નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે સ્વભાવસ્ય અન્યથા ભાવો નવૈ શક્ય કથંચન અત ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ. સ્વભાવનો અન્યથા ભાવ થઈ શકતો નથી કદી. જેનો જે સ્વભાવ પડ્યો તે તો રહેશે કેવલ વિષય બદલી લેશે સ્વભાવનો. વિષય બદલી લેશે એના રૂપ બદલી લેશે પણ બદલી બદલીને તે રૂપ પાછો તેમ ને તેમ આવશે પાછો. અને જેટલું બધા એને સુધારવા જશો એટલું બગડતું જશે. એટલે કહે છે વિનાયકમ પ્રકુરવાણા રચ્યા માત વાનરમ. આપણે બનાવવા જતા હતા ગણપતિજી અને બની જાય એમાં વાંદરો એવી સ્થિતિ થઈ જાય. એટલે જો મુક્ત થવું હોય તો ભગવાન કહે છે કે પ્રપન્ન થઈ જા સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંકાર સર્વ પાપેભ્ય મોક્ષ ઈચ્છામિ માચ્છ. શા માટે તું મુક્તિની ચિંતા કરે છે? મેં તને આ જગતના સ્ટેજ ઉપર મોકલાવ્યો છે તારી લીલા તું શું કર, મેં મારી લીલા કરી છે, ડાયરેક્ટર હું છું, દિગ્દર્શક હું છું, તને કોઈ પાત્ર મેં આપ્યું છે તે પાત્ર નો રોલ તું અદા કર, તારામાં જે બીજ ભાવ હોય તે તું બીજ ભાવ ને અનુસર અને તે મુજબ તારો તું રોલ અદા કર, ખોટી ચિંતા મુક્ત થવાની કરતો નહીં, મુક્ત થવાની ચિંતા કરતા કરવી હોય તો ભગવાન કહે છે કે ભક્તિ કરવાની ચિંતા કર. તેથી ગીતાનો સમગ્ર સાર આપણે સમજવો હોય તો એક સાર છે, અને ગીતામાં અર્જુનને જે અંતિમ ઉપદેશ આપ્યો તે બીજો ઉપદેશ છે. એ બે વાતને સમજાવવા માટે મહાપ્રભુજી એમ કે છે કે ગીતામાં એક શરણ માર્ગ પૃથક માર્ગ છે અને બાકી કર્મ જ્ઞાન અને ભક્તિ એવા ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે. કેમ કે અર્જુન પૂછતો ગયો કે આ બાટલીમાં શું ભર્યું છે, ભગવાને કહ્યું આ બાટલીમાં કર્મ ભર્યું છે, આ બાટલીમાં શું ભર્યું છે, ભગવાને કહ્યું આ બાટલીમાં જ્ઞાન ભર્યું છે, આ બાટલીમાં શું છે, ભગવાને કહ્યું આ બાટલીમાં ભક્તિ ભરેલી છે, પણ તારો રોગ શું છે બતાવ ને ભાઈસા, તારો રોગ જો ન બતાવે તો બાટલીમાં જે દવાઈ ભરેલી છે તારે કામની છે, તું નિર્ણય નહીં કરી શકે, એ નિર્ણય તો અંતે મારે કરવાનું છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંકા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામ્યહમ છું છે, એની ચિંતા તું નહીં કરતો કે તારે કઈ દવાઈ લેવાની છે, એની ચિંતા તું મારા ઉપર છોડી દે, હું તને બરાબર સમજીને નિદાન કરીને ચિકિત્સા કરીશ, હું અનાળી વૈદ્ય નથી, તું મારા ઉપર છોડી દે, અને તને સમજવું હોય તો દવાઈની બધી વિવરણ સમજાવું, જેટલી વિસ્તારથી સમજવી હોય એટલી વિસ્તારથી સમજાવું. એટલે ભગવાને 18 અધ્યાયમાં 18 યોગ કહી દીધા, 18 કેવું ન ફાવતું હોય આપણને તો 3 યોગ માનો, કર્મ કર્મ જ્ઞાન ભક્તિ માનો, પણ ભગવાન બહુ સુંદર કહે છે એક 6 અધ્યાયમાં સમગ્ર ગીતાનો ભગવાને સાર કહ્યો છે. એ એક સૂત્ર વાક્ય છે જેનો આખો ગીતા વિસ્તાર છે. તપસ્વી જ્યોધિકો યોગી કર્મ જ્ઞાની જ્યોતિ મતોધિક યોગી તસ્માદ યોગી ભવાર્જુન યોગી નામથી સર્વેષામ મદગતે નાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમે યુક્ત તમો. ભગવાન કે છે જો તું મને પૂછે તો કર્મ કરતા યોગી કર્મ યોગી સારો છે, કેવલ કર્મ કરનાર વ્યક્તિ કરતા કર્મ યોગી સારો. જો મને તું પૂછે તો કેવલ તપ કરનાર વ્યક્તિ કરતા તપસ્વી તપો યોગી સારો. જો તું મને પૂછે તો હું એમ કહીશ કે કેવલ જ્ઞાની કરતા જ્ઞાન યોગી સારો, કેવલ ભક્ત કર અને તપસ્વીભ્યો દીકો યોગી અને યોગી નામ અપી સર્વેશામ. આ જે કર્મયોગી જ્ઞાન યોગી તપો યોગી એટલે વૈરાગ્ય યોગી વિરક્ત યોગી જે છે એ જેટલા યોગીઓ છે યોગી નામ અપી સર્વેશામ મદગતે નાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમય યુક્તતમો મત. શ્રદ્ધા સાથે જે મારું ભજન કરે તે મને યુક્તતમ લાગે છે. અર્જુનને નથી કહી રહ્યા હું ભગવાન એ વાત કહી રહ્યા છે કે મારા દવાખાનામાં સૌથી કિંમતી દવાઈ આ છે. અર્જુનને ભગવાન અંતે એમ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંકા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામ્યહમ છું છે. એ તો અર્જુનને જિજ્ઞાસા થઈ રહી છે કે આ બાટલીમાં શું ભર્યું છે, આ બાટલીમાં શું ભર્યું છે, એટલે જે બાટલીઓમાં જે કઈ ભર્યું છે તેનું ડિસ્ક્રિપ્શન આપીને ભગવાન એને સમક કરતા કહે છે કે તપસ્વીભ્યો ધિકો યોગી જ્ઞાનીભ્યો મતો ધિક કર્મીભ્યશ્ચા ધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન અને યોગી નામ અપી સર્વેષામ મદગતે નાંતરાત્મના શુદ્ધાવાન ભજતે યોમામ તમે યુક્ત તમો મત. એ મને યુક્તમ લાગે છે એટલે મારા દવાખાનામાં આ ઊંચામાં ઊંચી દવાઈ છે. પણ તમે શું કરવું છે, મુક્ત જ થવું હોય, આ સંગ્રામ કરવાથી તમે જે પાપ લાગવાની ભીતિ થતી હોય, આ સંગ્રામ કરવાથી તને જે કઈ થતું હોય કે હું ઉચિત કરીશ કે અનુચિત કરીશ, તો જયારે હું તારો સારથી બનીને બેઠો છું, હું તારા રથને કુરુક્ષેત્રમાં લાવે છું ચલાવીને, પછી એ બાબતની તારે ચિંતા કરવાની હોય કે અહીંયા આવું એ મેં ઉચિત કર્યું કે અનુચિત કર્યું, મંડપ માંડ્યા બધી માંડ્યા પછી કન્યાદાનની ચિંતા કરવાની હોય, માંડ્યું છે એટલે આપી દો કન્યાદાન, પછી મંડપ તો બાંધતા બંધાઈ જાય અને કન્યાદાન આપવાનું આવે ત્યારે આપણે રડવા બેસીએ હવે કેવી રીતે થશે, આનું શું થશે, અને તો મંડપ બાંધ્યું કેમ ભાઈ સાહેબ, એ તો પહેલા વિચારવું જોઈતું તું, મંડપ બાંધ્યું એટલે હવે કન્યાદાન આપી દો, વરરાજે આવી ગયા છે આપીને છૂટા થાવ, તમે મંડપ બાંધ્યો પહેલા વિચાર કરવો જોઈતો હતો, પણ આપણે મંડપ બાંધીએ તે વખતે ઉમળકો હોય આપણને અને કન્યા આપવાની હોય તે વખતે ત્રાસ ત્રાસ થઈ જાય કે એટલા વર્ષથી પાલીને ચાલી જશે, એટલે એવા આપણે બધા અહંકારો કે અહંતાની આપણી મમતાની કન્યાને મંડપ બાંધી બાંધીને આપણે ઉભી કરતી હોય છે, પાડતા હોઈએ છે, અને જે વખતે મૂકવાની વાત આવે તે વખતે રડવાનું થાય. અરે હવે કેવી રીતે મૂકી દઈએ અહંતાને, કેવી રીતે મૂકી દઈએ મમતાને. એટલે ભગવાન કે છે, છોડ ચેતતા નહીં કર, જે થયું તે થયું, જેને મરવાનું હશે તે મરશે, તે જીવવાનું હશે તે જીશે. તારા માર્યાથી કોઈ મરવાનો નથી, તું નહીં મારે તો કોઈ બચવાનો નથી. મહે વેતે નેતા પૂર્વમેવ નિમિત્ત માત્ર ભવસવ્યતા છે. એટલે ભગવાન અર્જુનને એક વાત સમજાવી રહ્યા છે પોતાના વતી, અને અર્જુન જે વાત પૂછી રહ્યો છે તે બીજી વાત સમજાવી રહ્યા છે. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપિમતોધિક કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. એ છે તાપસ બનવાની યોગી.